શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 44 ગારુડ તીર્થ અને ગોવર્ધન તીર્થનો મહિમા. બ્રહ્માજી કહે છે, નારદ, ગારુડ નામનું તીર્થ બધા વિઘ્નોની શાંતિ કરનારું છે, તેના પ્રભાવનું વર્ણન કરું છું, ધ્યાનથી સાંભળો. શેષનાગને એક મહાબળી પુત્ર હતો, જે મણિનાગના નામે પ્રસિદ્ધ હતો. તેને સદા ગરુડનો ભય રહેતો હતો, તેથી તેણે ભક્તિ કરીને ભગવાન શંકરને સંતુષ્ટ કર્યા. પ્રસન્ન થઈને ભગવાન મહેશ્વરે કહ્યું, નાગ, કોઈ વરદાન માગો. નાગે કહ્યું, પ્રભુ મને ગરુડથી અભયદાન આપો. ભગવાન શિવે કહ્યું, એવું જ થશે, તને ગરુડથી ભય ન થાઓ. વરદાન દ્વારા મણિનાગ ગરુડથી નિર્ભય થઈને બહાર નીકળ્યો. તે ક્ષીરસાગર પાસે જ્યાં ભગવાન વિષ્ણુ શયન કરે છે ત્યાં આમ તેમ વિચરવા લાગ્યો. જ્યાં ગરુડ નિવાસ કરતા હતા તે સ્થાન પર પણ તે જવા લાગ્યો. ગરુડે તે નાગને નિર્ભય વિચરતો જોઈને પકડીને પોતાના ઘરમાં લાવીને નાખી દીધો. દરમિયાન નંદીએ ભગવાન શિવને કહ્યું, દેવેશ્વર, હવે મણિનાગ આવતો નથી. એવું લાગે છે કે ગરુડ તેને ખાઈ ગયા છે અથવા એને બાંધી રાખ્યો છે. જો તે જીવિત હોત તો અહીં આવ્યા વિના રહ્યો ન હોત. નંદીની વાત સાંભળીને ભગવાન શિવે નાગની અવસ્થાને જાણી લીધી અને કહ્યું, તે નાગ ગરુડના ઘરમાં બંધાઈને પડ્યો છે. તમે તરત જઈને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરો અને ગરુડ દ્વારા બંધનમાં પડેલા નાગને મારા કહેવાથી લઈ આવો. પ્રભુની વાત સાંભળીને નંદી સ્વયં લક્ષ્મીપતિ પાસે ગયા અને ભગવાન શિવે કહેલી વાત તેમને કહી. ત્યારે ભગવાન નારાયણે પ્રસન્ન થઈને ગરુડને કહ્યું, વિનીતાનંદન, મારી વાત માનીને નંદીને નાગ આપી દો. ગરુડે નાગ પાછો આપવાનું સ્વીકાર્યું નહીં અને ગર્વથી કહ્યું, હું આપનો સેવક છું, હું નાગને લાવ્યો, આપ તેને નંદીને આપવાનું કહો છો. સ્વામી તો સેવકોને આપ્યા કરે છે, પરંતુ તમે તો મને પ્રાપ્ત વસ્તુને છીનવી રહ્યા છો. મારી શક્તિ આપ જાણો જ છો. મહારાજ, બળથી તો આપે સંગ્રામમાં દૈત્યો પર વિજય પ્રાપ્ત કર્યો છે. ભગવાન વિષ્ણુએ ગરુડની વાત સાંભળીને બધાની સામે મલકાઈને કહ્યું, પક્ષીરાજ, સાચું છે, તમારા જ બળથી મેં અસુરો પર વિજય મેળવ્યો છે. પછી ભગવાને ક્રોધ કર્યા વિના કહ્યું, ગરુડ, હું માનું છું કે તમારામાં અદ્ભુત શક્તિ છે, પણ તમે મારી આ કનિષ્ઠ આંગળીને તો ઊંચકો. આટલું કહીને ભગવાને પોતાની આંગળી ગરુડના મસ્તક પર મૂકી દીધી. ગરુડ આંગળીનો ભાર સહી ન શક્યા. ત્યારે ગરુડે દિન ભાવે લજવાઈને હાથ જોડીને પ્રાર્થના કરીને કહ્યું, હું આપનો અપરાધી સેવક છું, મારો ઉદ્ધાર કરો. પછી તેમણે માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરી. લક્ષ્મીજીએ કૃપાવશ થઈને જનાર્દનને કહ્યું, નાથ, શરણે આવેલા સેવક ગરુડની રક્ષા કરો. ત્યારે ભગવાને નંદીને કહ્યું, નંદિકેશ્વર, તમે ગરુડની સાથે જ નાગને મહાદેવજીની પાસે લઈ જાઓ. બહુ સારું કહીને નંદી ગરુડ અને નાગની સાથે ધીરે ધીરે શંકરજીની પાસે ગયા અને બધા સમાચાર તેમને કહી સંભળાવ્યા. ત્યારે ભગવાન શંકરે ગરુડને કહ્યું, મહાબાહુ, તમે લોકભાવની ગૌતમી ગંગાના તટે જાઓ, એ બધી કામનાઓ પૂરી કરનારા છે. શાંતિમય સરિતામાં સ્નાન કરવાથી તમને સમસ્ત ઈચ્છિત વસ્તુઓ 100 ગણી અથવા 1000 ગણી થઈને મળશે. ગરુડ, જેઓ સર્વ પ્રકારના પાપોથી સંતપ્ત છે, દેવ યોગે જેમનું પરાક્રમ નષ્ટ થઈ ગયું છે, તે બધા પ્રાણીઓ માટે મનવાંછિત ફળ આપનારી ગોદાવરી નદી જ શરણ છે. ભગવાન શિવની આ વાત સાંભળીને ગરુડ તેમને પ્રણામ કરીને ચાલ્યા ગયા. ગોદાવરીના તટ પર જઈને તેમણે નિર્મળ જળમાં સ્નાન કર્યું અને ભગવાન શિવ અને વિષ્ણુના ચરણોમાં મસ્તક નમાવ્યું. પછી તેમનામાં પૂર્વવત વેગ આવી ગયો અને ઉડીને ભગવાન વિષ્ણુ પાસે ચાલ્યા ગયા. ત્યારથી તે સમસ્ત અભિષ્ટ વસ્તુઓને આપનારું તીર્થ ગારુડ તીર્થ નામથી પ્રસિદ્ધ છે. વત્સ નારદ, મનુષ્ય મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને ત્યાં સ્નાન વગેરે જે પણ કર્મ કરે છે તે બધું અક્ષય તથા શિવ અને વિષ્ણુને પ્રિય લાગનારું હોય છે. તેની આગળ સર્વ પાપોને નાશ કરનારું ગોવર્ધન તીર્થ છે, જે પિતરો માટે પુણ્યજનક તથા સ્મરણ માત્રથી પાપ દૂર કરનારું છે. નારદ, મેં તેનો પ્રભાવ પ્રત્યક્ષ જોયો છે. પૂર્વ કાળમાં જાબાલી નામે પ્રસિદ્ધ એક ખેડૂત બ્રાહ્મણ હતો. તે બપોરના સમયે પણ હળ અને બળદોને છોડતો ન હતો. તે વારંવાર બળદોને સોટીથી માર્યા કરતો હતો. તેના બંને બળદ સદા આંખોમાંથી આંસુ વહાવતા હતા. એક દિવસ કામધેનુ ગાય માતા સુરભીએ નંદીને બધી વાત કહી. નંદીએ પણ દુઃખી થઈને ભગવાન શંકરને બધી વાતો કહી. ત્યારે ભગવાન શંકરે નંદીને કહ્યું, તમારી પ્રત્યેક વાત સિદ્ધ થાઓ. મહાદેવજીની આજ્ઞા મળતા નંદીએ સમસ્ત ગોજાતિને પોતાનામાં સમેટી લીધી. સ્વર્ગ અને પૃથ્વીની સમસ્ત ગાયો અદૃશ્ય થઈ ગઈ. ત્યારે દેવતાઓ મારી પાસે આવીને કહ્યું ભગવાન ગાયો વિના જીવન સંભવ નથી. ત્યારે મેં દેવતાઓને કહ્યું, જાઓ ભગવાન શંકર પાસે યાચના કરો. ત્યાર પછી તેમણે ભગવાન શંકરની સ્તુતિ કરીને તેમને બધી વાત કહી. મહાદેવજીએ પણ દેવતાઓને કહ્યું, આ વિષયમાં નંદી જાણે છે. ત્યારે બધા દેવતાઓએ નંદીશ્વરની પાસે જઈને બોલ્યા, અમને જગતનો ઉપકાર કરનારી ગાયો આપો. નંદી બોલ્યા, તમે સૌ ગો યજ્ઞ કરો તો જ દિવ્ય અને માનસ ગાયો પ્રાપ્ત થશે. ત્યાર પછી ગૌતમી ગંગાના તટ પર દેવતાઓએ ગો યજ્ઞનું આયોજન કર્યું. ત્યાર પછી ગાયો વધવા લાગી. ત્યારથી તે તીર્થ ગોવર્ધન નામે પ્રસિદ્ધ થયું. દેવતાઓનો પ્રેમ વધારનારું છે મુનિશ્રેષ્ઠ. કરવામાં આવેલું માત્ર સ્નાન પણ શસ્ત્ર ગોદાનનું ફળ આપે છે. અધ્યાય 44 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.